श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय सात सुगंध वगैरह तीर्थों महिमा तथा काशीपुरी महात्म्य। नारद जी कहे छे, हे राजेंद्र, त्यार पछी तीर्थयात्री विश्व प्रसिद्ध सुगंध नामना तीर्थनी यात्रा करवी, त्या बधा पापों निवृत्ति थी चित्त शुद्ध थई जता ते ब्रह्मलोक में प्रतिष्ठित थाय छे। त्यार पछी रुद्रावर्त तीर्थ में जवू जोईए, त्यां स्नान करीने मनुष्य स्वर्गलोक में आदर पामे छे। हे नरश्रेष्ठ, गंगा अने सरस्वती ना संगम में स्नान करनार पुरुष अश्वमेघ यज्ञ नु फल प्राप्त करे छे। त्यां कर्ण हृदय में स्नान अने भगवान शंकर की पूजा करनार मनुष्य की कदी दुर्गति थती नथी। त्यार पछी क्रमशः कुब्जामृक तीर्थ माटे प्रस्थान करवू जोईए। त्या स्नान करवाथी हजार गायोना दाननु फल मळे छे अने मनुष्य स्वर्गलोकमां जाय छे। हे राजन, त्यार पछी अरुंधती वटमां जवू जोईए। त्या समुद्रना जळमां स्नान करीने त्रण रात्रिनो उपवास करनार मनुष्य हजार गोदाननो फल मेळवे छे अने स्वर्गलोकमां जाय छे। त्यार पछी ब्रह्मावर्त तीर्थनी यात्रा करवी जोईए। त्यां ब्रह्मचर्यनुं पालन करता रहीने एकाग्रतापूर्वक स्नान करवाथी मनुष्यने अश्वमेघ यज्ञनुं फल मळे छे अने तो स्वर्गलोकमां जाय छे। त्यार पछी यमुना प्रभाव नामना तीर्थमां जवू। त्यां यमुना जळमां स्नान करवाथी मनुष्य अश्वमेघ यज्ञनुं फल मेळवीने ब्रह्मलोकमां प्रतिष्ठित थाय छे। દરવી સંક્રમણ નામના તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે। ત્યાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ તથા સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે। ભૃગુતુંગ તીર્થમાં જવાથી પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। વીર પ્રમોક્ષ નામના તીર્થની યાત્રા કરીને મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે। કૃતિકા અને મઘાના દુર્લભ તીર્થમાં જઈને પુણ્ય કરનાર પુરુષ અગ્નિષ્ટો મને અતિરાત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। ત્યાર પછી સંધ્યા તીર્થમાં જઈને જે પરમ ઉત્તમ વિદ્વા તીર્થમાં સ્નાન કરે છે તે સંપૂર્ણ વિદ્વાઓમાં પારંગત થાય છે। મહાશ્રમ તીર્થ સર્વ પાપોથી મુક્ત કરનારો છે। ત્યાં રાત્રિ નિવાસ કરવો જોઈએ। જે મનુષ્ય ત્યાં એક સમયનો પણ ઉપવાસ કરે છે તેને ઉત્તમ લોકમાં સ્થાન મળે છે। જે ત્રણ દિવસ એક સમય ઉપવાસ કરીને એક માસ સુધી મહાશ્રમ તીર્થમાં નિવાસ કરે છે પોતે તો ભવસાગરથી પાર થઈ જ જાય છે। પોતાની પાછળની અને આગળની દસ દસ પેઢીઓને પણ તારી દે છે। પરમ પવિત્ર દેવ વંદિત મહેશ્વરજીના દર્શન કરીને મનુષ્ય બધા કર્તવ્યોથી ઉરુણ થઈ જાય છે। ત્યાર પછી પિતામહ દ્વારા સેવિત વેતશિકા તીર્થ માટે પ્રસ્થાન કરવું। ત્યાં જવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। ત્યાર પછી બ્રાહ્મણિકા તીર્થમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરીને એકાગ્રતાપૂર્વક સ્નાન વગેરે કરવાથી મનુષ્ય કવળ જેવા વર્ણના વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે। ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા સેવિત પુણ્યમય નેમિષારણ્યની યાત્રા કરવી। ત્યાં બ્રહ્માજી દેવતાઓની સાથે સદા નિવાસ કરે છે। નેમિષ તીર્થમાં જવાની ઈચ્છા રાખનારના અડધા પાપ નષ્ટ થઈ જાય છે તથા તેમાં પ્રવિષ્ટ થયેલ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। હે ભારત, ધીર પુરુષે નિમિષારણ્યમાં એક માસ નિવાસ કરવો જોઈએ। પૃથ્વી પર જેટલા તીર્થ છે તે બધા નિમિષારણ્યમાં વિદ્યમાન રહે છે। જે ત્યાં સ્નાન કરીને નિયમપૂર્વક આહાર ગ્રહણ કરે છે તે પોતાના કુળની સાત પેઢીઓને તારી દે છે। ગંગોદ વેદ તીર્થમાં જઈને ત્રણ રાત્રિ ઉપવાસ કરનાર મનુષ્ય વાજપેયી યજ્ઞનું ફળ મેળવીને સદાને માટે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે। સરસ્વતીના તટ પર જઈને દેવતા અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ। આ પ્રમાણે કરનાર પુરુષ સરસ્વત લોકમાં જઈને આનંદ ભોગવે છે। ત્યાર પછી બાહુદા નદીની યાત્રા કરવી। ત્યાં એક રાત્રિ નિવાસ કરનાર યાત્રી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે અને તેને દેવસત્ર નામના યજ્ઞનું ફળ મળે છે। ત્યાર પછી સરયુ નદીના ઉત્તમ તીર્થ ગોપ્રતાર એટલે ગુપ્તાર ઘાટ પર જવું જોઈએ। જે મનુષ્ય તે તીર્થમાં સ્નાન કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને સ્વર્ગલોકમાં પૂજાય છે। હે કુરુનંદન, ગોમતી નદીના રામ તીર્થમાં સ્નાન કરીને મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. ત્યાં સતસહસ્ત્રક નામનું તીર્થ છે. જે ત્યાં સ્નાન કરીને નિયમપૂર્વક રહે છે અને નિયમપૂર્વક આહાર લે છે તેને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ધર્મજ્ઞ યુધિષ્ઠિર ત્યાંથી ઉર્ધ્વસ્થાન નામના ઉત્તમ તીર્થમાં જવું જોઈએ. ત્યાં કોટી તીર્થમાં સ્નાન કરીને કાર્તિકેયજીનું પૂજન કરવાથી મનુષ્યને હજાર ગોદાનનું ફળ મળે છે તથા તે તેજસ્વી થાય છે. ત્યારબાદ કાશીમાં જઈને ભગવાન શંકરની પૂજા અને કપિલા કુંડમાં સ્નાન કરવાથી રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. યુધિષ્ઠિર બોલ્યા, હે મુને, તમે કાશીનું મહાત્મ્ય બહુ સંક્ષેપમાં કહ્યું છે, તેને થોડા વિસ્તારથી કહો. નારદજીએ કહ્યું, હે રાજન, હું આ વિષયમાં એક સંવાદ કહું છું જેમાં વારાણસીના મહાત્મ્યનું વર્ણન છે. તે સંવાદના શ્રવણ માત્રથી મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી છૂટી જાય છે. પૂર્વકાળની વાત છે, ભગવાન શંકર મેરુગીરીના શિખર પર બિરાજમાન હતા તથા પાર્વતી દેવી પણ ત્યાં દિવ્ય સિંહાસન પર બેઠા હતા. તેમણે મહાદેવજીને પૂછ્યું, હે ભક્તોના દુઃખોને દૂર કરનારા દેવાધિદેવ, મનુષ્યને શીઘ્ર તમારા દર્શન કઈ રીતે થાય? સમસ્ત પ્રાણીઓના હિતને માટે આ વાત મને જણાવો. ભગવાન શિવ બોલ્યા, હે દેવી, કાશીપુરી મારું પરમ ગુહ્યતમ ક્ષેત્ર છે. તે સંપૂર્ણ પ્રાણીઓને સંસાર સાગરથી પાર ઉતારનારી નગરી છે. ત્યાં મહાત્મા પુરુષો ભક્તિપૂર્વક મારી ભક્તિનો આશ્રય લઈને ઉત્તમ નિયમોનું પાલન કરતા રહીને નિવાસ કરે છે. તે સમસ્ત તીર્થો અને સંપૂર્ણ સ્થાનોમાં શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, અવિમુક્ત ક્ષેત્ર મારું પરમ જ્ઞાન છે, તે સમસ્ત જ્ઞાનોમાં ઉત્તમ છે. દેવી, આ વારાણસી સંપૂર્ણ ગોપનીય સ્થાનોમાં શ્રેષ્ઠ તથા મને અતિ પ્રિય છે. મારા ભક્તો ત્યાં જાય છે તથા મારામાં જ પ્રવેશ કરે છે. વારાણસીમાં કરેલા દાન, જપ, હોમ, યજ્ઞ, તપસ્યા, ધ્યાન, અધ્યયન અને જ્ઞાન બધું અક્ષય થાય છે. પૂર્વના હજારો જન્મોમાં જે પાપોનો સંચય થયો હોય તે બધા અવિમુક્ત ક્ષેત્રમાં પ્રવેશ કરતા જ નષ્ટ થઈ જાય છે. હે વરાનને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, વર્ણશંકર સ્ત્રીઓ મળે છે તથા અન્ય મિશ્રિત જાતિઓના લોકો, ચાંડાળ વગેરે નીચ જાતિમાં ઉત્પન્ન જીવ, કીટ પતંગ તથા અન્ય પશુ પક્ષી વગેરે જેટલા પણ જીવ છે તે બધા યથાસમય અવિમુક્ત ક્ષેત્રમાં મૃત્યુ થયા પછી મારા અનુગ્રહથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. મોક્ષને અત્યંત દુર્લભ અને સંસારને અત્યંત ભયાનક સમજીને મનુષ્ય કાશીપુરીમાં નિવાસ કરવો જોઈએ. ગમે ત્યાં મૃત્યુ પામનારને સંસાર બંધનથી છોડાવનારી સદગતિ તપસ્યાથી પણ મળવી મુશ્કેલ છે, પરંતુ વારાણસીમાં તપ વિના જ આવી ગતિ અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. જે વિદ્વાન સેંકડો વિઘ્નોથી પરેશાન થવા છતાં પણ કાશીપુરીમાં નિવાસ કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે કે જ્યાં ગયા પછી શોકથી પિંડ છૂટી જાય છે. કાશીપુરીમાં રહેનારા જીવ જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી રહિત પરમ ધામને પ્રાપ્ત થાય છે. તેમને તેજ ગતિ પ્રાપ્ત થાય છે. જે પુનઃ મૃત્યુના બંધનમાં ન આવનારા મોક્ષાભિલાષી પુરુષને મળે છે તથા જેને પ્રાપ્ત કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અવિમુક્ત ક્ષેત્રમાં જે ઉત્કૃષ્ટ ગતિ પ્રાપ્ત થાય છે તે અન્યત્ર દાન, તપ, યજ્ઞ અને વિદ્યાથી પણ મળી શકતી નથી. જેઓ ચાંડાળ વગેરે નીચ જાતિઓમાં ઉત્પન્ન થાય છે તથા જેમનો દેહ વિશિષ્ટ પાતકો અને પાપોથી પરિપૂર્ણ છે તે બધાની શુદ્ધિને માટે વિદ્વાનો અવિમુક્ત ક્ષેત્રને જ શ્રેષ્ઠ ઔષધિ માને છે. અવિમુક્ત ક્ષેત્ર પરમ જ્ઞાન છે, અવિમુક્ત ક્ષેત્ર પરમ પદ છે, અવિમુક્ત ક્ષેત્ર પરમ તત્વ છે અને અવિમુક્ત ક્ષેત્ર પરમ શિવ, પરમ કલ્યાણમય છે. જે મૃત્યુ સુધી રહેવાનો નિર્ણય કરીને અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરે છે તેમને અંતમાં હું પરમ જ્ઞાન અને પરમ પદ આપું છું. વારાણસી પુરીમાં પ્રવેશ કરીને વહેનારી ત્રિપત ગામીની ગંગા વિશેષ રૂપે સેંકડો જન્મોના પાપ નષ્ટ કરી દે છે. અન્યત્ર ગંગાજીનું સ્નાન, શ્રાદ્ધ, દાન, તપ, જપ અને વ્રત સુલભ છે, પરંતુ વારાણસીમાં રહીને આ બધા માટે અવસર મળવો અતિ દુર્લભ છે. વારાણસીમાં નિવાસ કરનાર મનુષ્યને જપ, હોમ, દાન અને દેવતાઓનું નિત્ય પૂજન કરવાનું તથા વાયુ પીને રહેવાનું ફળ પ્રાપ્ત થાય છે. પાપી, શઠ અને અધાર્મિક મનુષ્ય પણ જો વારાણસીમાં ચાલ્યો જાય તો તે પોતાના સંપૂર્ણ કુળને પવિત્ર કરી દે છે. જે વારાણસીમાં આવીને મારું પૂજન અને સ્તુતિ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હે દેવ દેવેશ્વરી, જે મારા ભક્તો વારાણસીમાં નિવાસ કરે છે તેઓ એક જ જન્મમાં પરમ મોક્ષને પ્રાપ્ત કરે છે. પરમાનંદની ઈચ્છા રાખનારા જ્ઞાન નિષ્ઠ પુરુષોને માટે શાસ્ત્રોમાં જે ગતિ પ્રસિદ્ધ છે તે જ ગતિ અવિમુક્ત ક્ષેત્રમાં દેહ છૂટી જતા પ્રાપ્ત થાય છે. અવિમુક્ત ક્ષેત્રમાં દેહાવસાન થતા સાક્ષાત પરમેશ્વર હું સ્વયં જ જીવને તારક બ્રહ્મ રામ રામનો ઉપદેશ કરું છું. વરુણા અને અસી નદીની વચ્ચે વારાણસી પુરી સ્થિત છે તથા તે પુરીમાં જ નિત્ય વિમુક્ત તત્વની સ્થિતિ છે. વારાણસીથી ઉત્તમ બીજું કોઈ સ્થાન ન થયું છે કે ન થશે. અહીં સ્વયં ભગવાન નારાયણ અને દેવેશ્વર હું બિરાજમાન છું. હે દેવી, જેઓ મહાપાપી છે તથા જે તેમનાથી પણ વધીને પાપાચારી છે તે બધા વારાણસી પુરીમાં જવાથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી મુમુક્ષુ પુરુષે મૃત્યુ પર્યંત નિયમપૂર્વક વારાણસીમાં નિવાસ કરવો જોઈએ. તે મારી પાસેથી જ્ઞાન મેળવીને તે મુક્ત થઈ જાય છે. યત્ર સાક્ષાન મહાદેવો દેહાંતે સ્વયં ઈશ્વરહમ વ્યાચષ્ટે તારકમ બ્રહ્મ તત્રેવ હિ મુક્તકે વરણ્યાસ્તથા ચાસ્યા મધ્યે વારાણસી પુરી તત્રેવ સંસ્થિતમ તત્વમ નિત્યમેવમ વિમુક્તમ વિમુક્તકમ વારાણસ્ય પરમ સ્થાનમ ન ભૂતમ ન ભવિષ્યતિ યત્ર નારાયણો દેવો મહાદેવો દિવીશ્વરઃ મહાપાતકીનો દેવી યે તેભ્યઃ પાપકૃતમાઃ વારાણસીમ સમાસાદ્યતે યાન્તિ પરમાં ગતિમ તસ્માન્ન મુમુક્ષુ નિર્યતો વસ્સેદ્વે મરણાંતકમ વારાણસ્યાં મહાદેવાજ્ઞાનમ લબ્ધવા વિમુચ્યતે. 33 અધ્યાયનો 46મો શ્લોક 49-50, 52-53 શ્લોક સંખ્યા. પરંતુ જેનું ચિત્ત પાપોથી દૂષિત હશે તેની સામે વિવિધ પ્રકારના વિઘ્નો આવશે. તેથી મન વાણી અને શરીર દ્વારા કદી પાપ કરવું ન જોઈએ. નારદજી કહે છે, હે રાજન, જેમ દેવતાઓમાં પુરુષોત્તમ નારાયણ શ્રેષ્ઠ છે જે પ્રમાણે ઈશ્વરમાં મહાદેવજી શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે સમસ્ત તીર્થોમાં આ કાશીપુરી ઉત્તમ છે. જે લોકો સદા પુરીનું સ્મરણ તથા નામોચ્ચારણ કરે છે તેમના જન્મના અને પૂર્વ જન્મના બધા પાતક તત્કાળ નષ્ટ થઈ જાય છે. તેથી યોગી હોય કે યોગ રહિત, મહાન પુણ્યાત્મા હોય અથવા પાપી, દરેક મનુષ્ય પૂરો પ્રયત્ન કરીને વારાણસી પુરીમાં નિવાસ કરવો જોઈએ. 7 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.